श्रीमद् देवी भागवत स्कंद चौथो अध्याय 23-24 कारागार में श्रीकृष्ण नो अवतार। वसुदेव जी द्वारा श्रीकृष्ण ने नंद भवन पहुंचाड़वा योग माया द्वारा कंस ने चेतवनी। नवजात बालकों ने मारवा माटे कंस नो राक्षसों ने आदेश। શ્રી કૃષ્ણ અવતારનું સંક્ષિપ્ત ચરિત્ર, નંદ મહોત્સવથી માંડીને પ્રદ્યુમ્નના જન્મ સુધીની કથા વ્યાસજી કહે છે। નારદજીના આદેશ પ્રમાણે ઉગ્રસેનના પુત્ર કંસે જ્યારે દેવકીના 6 પુત્રોને મારી નાખ્યા અને 7મો ગર્ભ પડી ગયો ત્યારે 8મા ગર્ભની પ્રતીક્ષા કરતો કંસ અત્યંત સજાગ બની ગયો। તે જાણતો હતો કે આજ ગર્ભથી ઉત્પન્ન થનાર બાળક મારો કાળ છે, તેથી આવનાર શત્રુની ચિંતા તેના ચિત્તમાંથી ક્ષણભર માટે પણ હટતી ન હતી। ઉચિત સમયે ભગવાન શ્રી હરિ વસુદેવજીમાં પ્રવિષ્ટ થઈને લીલા દ્વારા જ દેવકીજીના ગર્ભમાં બિરાજ્યા। તે વખતે ભગવતી યોગમાયે દેવતાઓનું કાર્ય સાધવા માટે સ્વેચ્છાથી યશોદાજીના ગર્ભમાં પ્રવેશ કર્યો। રોહિણીજી ગોકુળમાં હતા, તેમના ગર્ભથી બલરામજી પ્રગટ થઈ ચૂક્યા હતા। કંસના ભયથી દુઃખી થઈને વસુદેવજીના તે પ્રિય પત્ની રોહિણીજી તે સમયે ગોકુળમાં રહેતા હતા। ત્યાર પછી કંસે દેવકીજીને કારાગારમાં પૂરી દીધા। તેમની રખવાળી કરવા માટે ઘણા સેવકો તૈનાત કરવામાં આવ્યા હતા। વાસુદેવજીનો દેવકીજી પર અપાર પ્રેમ હતો। પ્રેમ સૂત્રથી બંધાઈને વાસુદેવજી પણ કારાગારમાં બંધ હતા। પ્રતિક્ષણ પુત્ર જન્મની ચિંતા તેમને સતાવતી હતી। જ્યારે દેવતાઓનું કાર્ય સંપન્ન કરવા માટે ભગવાન વિષ્ણુ દેવકીજીના ગર્ભમાં પધાર્યા ત્યારે બધા દેવતાઓએ તેમની સ્તુતિ કરી। ગર્ભનો સમય પૂરો થયો। 10મો મહિનો પવિત્ર શ્રાવણ માસ હતો। શ્રાવણ શુક્લ પ્રતિપાદથી લઈને ભાદ્રપદ અમાવસ્યા સુધી શ્રાવણ માનનારાના સિદ્ધાંતથી આ કથન છે। ગુજરાતમાં આ પ્રમાણે જ માનવામાં આવે છે। કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિમાં રોહિણી નક્ષત્રનો પ્રવેશ થયો હતો ત્યારે કંસના મનમાં અત્યંત ગભરામણ થઈ। તેણે બધા રાક્ષસોને કહ્યું, તમારે હવે પૂરી સાવધાની સાથે દેવકીની ચોકી કરવાની છે, કારણ કે તેના 8મા ગર્ભથી મારો શત્રુ જન્મશે, તે જ બાળક મારો કાળ છે, તેથી ખૂબ જ સાવધાનીપૂર્વક ચોકી કરવી જરૂરી છે। દૈત્યો, આ બાળકનો વધ કર્યા પછી જ હું મારા મહેલમાં સુખની નિંદ્રા લઈ શકીશ। બધા જ વીર દાનવો તલવાર ભાલા અને ધનુષ્ય હાથમાં રાખીને ખડે પગે નિંદ્રા આળસને છોડીને ચોકી કરવા લાગ્યા। ચારે બાજુ તે નજર રાખી રહ્યા છે। વ્યાસજી કહે છે, આ પ્રમાણે દાનવોને આજ્ઞા આપીને કંસ તેના મહેલમાં ગયો। તેનું શરીર દુર્બળ થઈ ગયું હતું। ભયને લીધે તે અત્યંત ગભરાટ અનુભવતો હતો। મહેલમાં પણ તેને શાંતિ મળી નહીં। આ બાજુ અર્ધરાત્રિનો સમય હતો। દેવકીજીએ વસુદેવજીને કહ્યું, મહારાજ, મારો પ્રસવ કાળ આવી ગયો છે, હવે મારે શું કરવું? અહીં તો મોટી સંખ્યામાં ભયંકર રક્ષકો છે। મારી સાથે પહેલા નંદરાણીની વાત થઈ હતી, તેમણે કહ્યું હતું, દેવકી, તું તારા પુત્રને મારે ત્યાં મોકલી આપજે, હું તેનું સારી રીતે પાલન પોષણ કરીશ તેવો વિશ્વાસ રાખજે। કંસના મનમાં એવું દ્રઢ થઈ જાય કે યશોદાને ત્યાં બાળક છે તે દેવકીનો પુત્ર નથી, તે માટે આવો ઉપાય કરવાનો છે, પછી તને પુત્ર પાછો આપી દઈશ। દેવકી કહે છે, પરંતુ પ્રભુ, આજે તો અત્યંત વિષમ મુશ્કેલ પરિસ્થિતિ આપણી સામે આવી પડી છે, ત્યારે આપણે શું કરવું જોઈએ? શુરનંદન, આપ સંતાનોની અદલા બદલી કરવામાં કઈ રીતે સફળ થશો? સ્વામીનાથ, હમણાં આપ મારી પાસે આવશો નહીં, કારણ કે જેનો ત્યાગ ન થઈ શકે તેવી લાજ લજ્જાથી હું અત્યંત સંકોચ અનુભવું છું. આપ મોઢું ફેરવીને વાત કરવા સિવાય હું શું કરી શકું? દેવ તુલ્ય વસુદેવજીને આ પ્રમાણે કહ્યા પછી બરાબર અર્ધરાત્રિના સમયે દેવકીજીથી એક પરમ અદ્ભુત બાળક પ્રગટ થયો. તે સુંદર પુત્રને જોઈને દેવકીજીના આશ્ચર્યની સીમા ન રહી. હર્ષથી તેમનું સર્વાંગ પુલકિત થઈ ગયું. પછી તેમણે વસુદેવજીને કહ્યું, સ્વામી, પુત્રનું મુખ જુઓ. પ્રભુ, આપનો આ પુત્ર અત્યંત દુર્લભ છે, કારણ કે આજે કાળરૂપી મારો ભાઈ આ પુત્રને મારી નાખશે. દેવકીના શબ્દોમાં સુર પુરાવતા વસુદેવજીએ બાળકને હાથમાં લીધો. તેઓ અદ્ભુત બાળકના મુખને જોઈ રહ્યા. તે ઉજ્જવળ ભવિષ્યવાળા બાળકનું મુખ જોઈને તેઓનું મન અત્યંત ચિંતાના અગાધ સમુદ્રમાં ગોથા ખાવા લાગ્યું. વિચાર કર્યો, શું કરું કે જેથી આ બાળક માટે મારે કોઈ પ્રકારનું દુઃખ સહવું ન પડે? તેઓ વ્યાકુળ થઈને આ પ્રમાણે વિચાર કરતા હતા ત્યારે આકાશવાણી થઈ અને વસુદેવજીને કહ્યું, વસુદેવ, તમે આ બાળકને અત્યારે ગોકુળ પહોંચાડી આવો. બધા જ રક્ષકો ગાઢ નિંદ્રામાં પડ્યા છે. આઠે આઠ દરવાજાઓના બારણા ખુલી ગયા છે. ક્યાંય સાંકળ બંધ નથી. તમે તરત આ બાળકને નંદભવનમાં પહોંચાડી ત્યાંથી યોગ માયાને લઈ આવો. આ પ્રમાણે આકાશવાણી સાંભળીને વસુદેવ બહાર નીકળ્યા. તેમણે જોયું તો બધા દરવાજા ખુલ્લા છે. ત્યારે તેઓ તરત બાળકને લઈને નીકળી ગયા. દ્વારપાલ તેમને જોઈ ન શક્યા. યમુના કિનારે પહોંચ્યા તો યમુનાજી બે કાંઠે ભરપૂર વહી રહ્યા છે. હવે શું કરવું? ત્યાં તો નદીઓમાં શ્રેષ્ઠ યમુનાજીના પાણી કેડ સમા થઈ ગયા. યમુનાજી પણ યોગ માયાની વિભૂતિ છે. પછી તો વસુદેવજી સહેલાઈથી યમુના પાર ઉતરી ગયા અને તરત ગોકુળ પહોંચી ગયા. રસ્તો બિલકુલ સુમસામ હતો. તેઓ નંદજીના દરવાજે પહોંચ્યા તે જ સમયે ત્યાં યશોદાજીના ગર્ભથી યોગ માયા પ્રગટ થયા હતા. દિવ્ય રૂપ ધારણ કરીને યોગ માયા તેમના પૂર્ણ અંશ સાથે પધાર્યા હતા. તેમનું સ્વરૂપ ત્રિગુણાત્મક અને અલૌકિક હતું. તે એક નાની કન્યાના રૂપમાં ત્યાં બિરાજમાન હતા. તે સમયે સર્વેશ્વરી ભગવતીએ સ્વયં દાસી બનીને કમળ જેવા હાથમાં તે દિવ્ય કન્યાને લઈને બહાર આવીને વસુદેવજીને આપી દીધી. વસુદેવજીએ પણ તે દાસી વેશધારી સર્વેશ્વરીના હાથમાં પુત્ર આપી દીધો અને કન્યાને લઈને અત્યંત પ્રસન્નતા સાથે ત્યાંથી નીકળી ગયા. થોડી જ ક્ષણોમાં તે કારાગારમાં આવી પહોંચ્યા અને દેવકીજીની પાસે તેને સુવાડી દીધી અને પાસે જ બેસીને અત્યંત ચિંતા કરવા કરતા સમય વિતાવવા લાગ્યા. ત્યાં તો કન્યા મોટે મોટેથી રડવા લાગી. ત્યારે ત્યાં ચોકી કરતા સેવકો જાગી ગયા. કન્યાના રડવાનો અવાજ સાંભળીને તેઓની ખુશીનો પાર ન રહ્યો. તેમણે તુરંત રાત્રિના સમયે જઈને કંસને જણાવ્યું, મહામતી, દેવકીએ બાળકને જન્મ આપ્યો છે. આપ તુરંત ત્યાં પધારો. સેવકોની વાત સાંભળીને ભોજપતિ કંસ તુરંત દોડ્યો. દરવાજા બંધ હતા તેથી તેણે વસુદેવજીને બોલાવ્યા. કંસે કહ્યું, મહાન બુદ્ધિશાળી વસુદેવ, દેવકીના બાળકને મને સોંપી દો. તેનો આઠમો બાળક જ મારો કાળ છે. મારા શત્રુ શ્રી હરિ બાળક બનીને આવ્યા છે, તેથી તેમને હું હમણાં જ મારી નાખીશ. વ્યાસજી કહે છે. કંસની વાત સાંભળીને વસુદેવજી ભયભીત થઈ ગયા. તેમની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. તેમણે તે કન્યાને ઉંચકીને તેના હાથમાં આપી દીધી. કન્યાને જોઈને કંસને ભારે આશ્ચર્ય થયું. તેણે વિચાર્યું, આકાશમાંથી દેવી વાણી થઈ હતી અને નારદજીએ પણ કહ્યું હતું, પરંતુ બધા જ જૂઠા સાબિત થયા. આ બિચારા વસુદેવ તો અત્યંત કષ્ટ ઉઠાવીને સમય વિતાવી રહ્યા છે. તે તો કપટ કઈ રીતે કરે? વળી મારા બધા રક્ષકો સાવધાનીપૂર્વક અહીં ખડે પગે પહેરો ભરી રહ્યા છે. તેથી મને વાતમાં લેશ પણ શંકા નથી કે અહીં જે બાળક જન્મવાનો હતો તે ક્યાંક બીજે જન્મ્યો હોય અને ક્યાંક બીજે જન્મનારી કન્યા અહીં જન્મી છે. કાળની ગતિ અત્યંત વિષમ છે. પાપી કંસ તેના કુળનું ઘોર કલંક હતો. તેના હૃદયમાં લેશ માત્ર પણ દયા ન હતી. બધી રીતે વિચાર કર્યા પછી તેણે તે કન્યાને મારી નાખવાનો નિર્ણય કર્યો. તેણે કન્યાને હાથમાં લઈને તેના પગ પકડ્યા અને તેને પથ્થર પર પછાડવા ગયો. ત્યાં તે કન્યા તેના હાથમાંથી છટકીને આકાશમાં ચાલી ગઈ. આકાશમાં જઈને તેણે દિવ્ય રૂપ ધારણ કર્યું અને ગંભીર શબ્દોમાં કંસને કહ્યું, અરે પાપી, મને મારવાથી તારું કયું કાર્ય સિદ્ધ થશે? તારો પ્રબળ શત્રુ જન્મી ચૂક્યો છે. કોઈ રીતે તું તેનું શોષણ કરી શકીશ નહીં. તને નરાધમને તે અવશ્ય મારશે. આમ કહીને તે ભગવતી દેવી આકાશમાં અદૃશ્ય થઈ ગયા. ત્યારે કંસ આશ્ચર્યચકિત થઈ ગયો. તે તેના ઘેર ચાલ્યો ગયો. તેના મનમાં ભયને લીધે ફફડાટ પેદા થઈ ગયો હતો. બકાસુર, ધેનુકાસુર અને વત્સાસુર વગેરે દાનવોને બોલાવીને તેણે કહ્યું, દાનવો, તમે બધા મારું કાર્ય કરવા માટે જાઓ. જ્યાં પણ બાળકનો જન્મ થાય કે તરત તેને મારી નાખો. બાળકોને મારનારી પૂતના અત્યારે નંદના ગોકુળમાં જાય. ત્યાં હમણાંના જન્મેલા જેટલા બાળકો હોય તેમને મારી આજ્ઞાથી તરત મારી નાખો. એ પૂતનાનું પરમ કર્તવ્ય છે. ધેનુકાસુર, કેશી, પ્રલંબાસુર અને બકાસુર આ બધા દાનવો મારું કાર્ય સંપન્ન કરવા માટે ગોકુળમાં જ ડેરા નાખીને પડ્યા રહે. આ પ્રમાણે બધા દાનવોને આજ્ઞા કરીને પાપી કંસ તેના મહેલમાં ચાલ્યો ગયો. તે ખૂબ જ ચિંતિત હતો. તે અત્યંત રાંક જેવો થઈ ગયો હતો, કારણ કે તેના મનમાં વારંવાર શત્રુ રૂપે શ્રી હરિનું સ્મરણ થઈ રહ્યું હતું. વ્યાસજી કહે છે, સવાર થતા જ નંદરાયના મહેલમાં નંદ મહોત્સવ થયો. આ વાત પૂરા વ્રજમંડળમાં પ્રસરી ગઈ. કોઈક દૂતના મોઢે કંસે પણ જાણ્યું કે વસુદેવની બીજી પત્નીઓ ગોકુળમાં નંદરાયને ત્યાં રહે છે. વ્યાસજી કહે છે, જન્મેજી ગોકુળ ઉપર તે ચાંપતી નજર રાખી રહ્યો હતો. તેને પહેલા નારદજીએ પણ બધી વાત કરી હતી. નારદજીએ સ્પષ્ટ કહ્યું હતું કે ગોકુળમાં નંદજી વગેરે તથા તેમની પત્નીઓ બધા દેવતાઓ છે. દેવકી અને વસુદેવ પણ દેવતાઓ જ છે. તે બધા તમારા શત્રુ છે. નારદજીની આ વાતથી કુલાંગાર કંસ બધી પરિસ્થિતિને સારી રીતે પામી ગયો. ગમે તેવા મોટા પાપ કર્મમાં તે પ્રવૃત્ત રહેતો હતો. રાજન, તેનું મન ક્રોધથી ભરાયેલું રહેતું હતું. આ બાજુ પૂતના બકાસુર, વત્સાસુર, ધેનુકાસુર અને પ્રલંબાસુર આ બધા દાનવો અપાર તેજસ્વી શ્રીકૃષ્ણના હાથે મૃત્યુના મુખમાં ચાલ્યા ગયા. શ્રીકૃષ્ણએ ગોવર્ધન પર્વતને હાથ પર ઉઠાવી લીધો. ત્યારે તે અદ્ભુત ચરિત્રને સાંભળીને કંસને પાકો વિશ્વાસ થઈ ગયો કે આજ મારો કાળ છે. ત્યાર પછી કેશીને માર્યાના સમાચાર મળવાથી તે અત્યંત ઉદાસ થઈ ગયો. ત્યારે તેણે ધનુષ્યજ્ઞ જોવાને બહાને શ્રીકૃષ્ણ અને બલરામને મથુરા બોલાવવાનો નિર્ણય કર્યો. તે નીચ કંસની બુદ્ધિ હંમેશા પાપકર્મમાં રહેતી હતી. તેણે ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીનો વધ કરવાના વિચારથી તેમને મથુરા લઈ આવવા માટે અક્રૂરજીને આજ્ઞા આપી. અક્રૂરજી કંસની આજ્ઞાથી ગોકુળ ગયા અને ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામને રથમાં બેસાડી મથુરા પાછા આવ્યા. મથુરા આવીને બંને ભાઈઓએ ધનુષ તોડી નાખ્યું. રજક, કુવલિયાપીડ હાથી, ચાણુર અને મુષ્ટિકના પ્રાણ હરી લીધા. ભગવાન શ્રીકૃષ્ણએ સલ અને તોસલને પણ યમપુરી પહોંચાડી દીધા અને સહજ લીલા માત્રથી કંસના કેશ પકડ્યા અને તેને કાયમ માટે જમીન પર ઢાળી દીધો. ત્યાર પછી માતા પિતાને કારાગારમાંથી મુક્ત કરી તેમના દુઃખ દૂર કર્યા. પછી શત્રુસુદન શ્રીકૃષ્ણએ ઉગ્રસેનને મથુરાની ગાદી પર બેસાડ્યા. ત્યાર પછી વસુદેવજીએ શ્રીકૃષ્ણ બલરામના યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યા. શ્રી કૃષ્ણ અને બલરામ બંને ભાઈ યથા સમય વિદ્યાભ્યાસ માટે સાંદિપનિ મુનિના આશ્રમ પર ગયા. ત્યાં રહીને સંપૂર્ણ વિદ્યાઓનું અધ્યયન કરી પાછા આવ્યા. તેમણે 12 વર્ષની ઉંમરમાં વિદ્યાભ્યાસ પૂરો કર્યો. હવે તે બંને વીર મથુરામાં રહેવા લાગ્યા. ત્યારે મગધ નરેશ જરાસંઘે પોતાના જમાઈ કંસના મૃત્યુથી અત્યંત દુઃખી થઈને સેના એકઠી કરી અને મથુરા પર ચઢાઈ કરી. તેને 17 વાર ચઢાઈ કરી. દરેક વખતે શ્રીકૃષ્ણ તેને હરાવ્યો. ત્યાર પછી જરાસંઘે મલેચ્છો યવનનો અધ્યક્ષ યવનના અધ્યક્ષ કાલ યવન નામના યોદ્ધાને ભગવાન શ્રીકૃષ્ણ સામે લડવા પ્રેરિત કર્યો. તે રાક્ષસ યાદવો માટે અત્યંત ભયંકર હતો. કાલ યવન આવી રહ્યો છે એ વાત સાંભળીને મધુસૂદન ભગવાન શ્રીકૃષ્ણએ બધા જ યાદવોને તથા બલરામજીને બોલાવીને કહ્યું, મહાભાગ મહાબલી જરાસંઘથી આપણને અહીં હંમેશા ભય રહ્યા કરે છે. હવે તેનો મોકલેલો કાલ યવન આવી રહ્યો છે ત્યારે આપણે શું કરવું જોઈએ? ધન, ઘર અને સેના બધું છોડીને પણ પ્રાણની રક્ષા કરવી અત્યંત આવશ્યક છે. જે શાંતિથી રહેવા મળે તેને પૈતૃક પિતાની ભૂમિ માનવી જોઈએ. પોતાના ઉત્તમ કુળના સ્થાનમાં રહેવાથી જો અશાંતિ રહેતી હોય તો તેનાથી શું ફાયદો? તેથી સુખની કામના કરવાવાળા પુરુષે આવી સ્થિતિમાં જ્યાં શત્રુનો ભય ન હોય તેવા સમુદ્ર અથવા પર્વત પાસે રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ, એવું બુદ્ધિમાન લોકો કહે છે. ભગવાન વિષ્ણુ સમુદ્રમાં શેષનાગની સૈયા પર શાંતિથી સૂવે છે. આવું ભગવાન શંકરનું પણ છે. તે કૈલાસ પર્વત પર ચાલ્યા ગયા. તેથી શત્રુઓના ભય સાથે આપણા માટે અહીં રહેવું યોગ્ય નથી. આપણે બધા મળીને દ્વારકા જવાની તૈયારી કરીએ. મને ગરુડે કહ્યું છે, અત્યારે દ્વારકા રહેવા માટે ઉત્તમ સ્થાન છે. મનને મુગ્ધ કરનાર દ્વારકાપુરી સમુદ્રના કિનારે આવેલી છે. તેની પાસે અત્યંત સુંદર રેવતાચલ પર્વત આવેલો છે. વ્યાસજી કહે છે, ભગવાન શ્રી કૃષ્ણની સત્ય અને યુક્તિ સંગત વાત સાંભળીને બધા યાદવોએ પોતાના ભાઈ ભાંડુઓ વાહનો સાથે જવાનો નિર્ણય કર્યો. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામને આગળ કરીને બધા જ સપરિવાર મથુરાથી નીકળી ગયા. મુખ્ય મુખ્ય યાદવો પ્રજાજનોને આગળ કરીને પાછળ ચાલવા લાગ્યા. થોડા દિવસોમાં તે દ્વારકા પહોંચી ગયા. ભગવાન શ્રી કૃષ્ણએ શિલ્પીઓ દ્વારા દ્વારકાપુરીના મહેલો રહેવા માટે તૈયાર કરાવ્યા હતા. તેમાં યાદવો સુખેથી રહેવા લાગ્યા. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ પાછા મથુરા આવ્યા. ત્યારે મથુરા નગરી શુમશામ હતી. કાલ યવનની પ્રતીક્ષા કરતા બંને ભાઈ ત્યાં રહેવા લાગ્યા. દરમિયાન કાલ યવન ત્યાં આવી ચડ્યો છે એવું જાણીને ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી બહાર નીકળીને તેઓ કાલ યવનની સામેથી પગપાળા ભાગી ગયા. ત્યારે તેમણે પિતાંબર પહેર્યું હતું. મુખ પર હાસ્ય હતું. આંખો કમળની શોભાને માત કરતી હતી. શ્રી કૃષ્ણને પોતાની આગળથી નાસી જતા જોઈને દુરાચારી કાલ યવન પણ બકવાસ કરતો તેમની પાછળ દોડ્યો. હવે ભગવાન શ્રી કૃષ્ણ અને કાલ યવન ત્યાં પહોંચ્યા. કાલ યવન ત્યાં પહોંચ્યા જ્યાં મહાન પ્રતાપી રાજર્ષિ મુચુકંદ સુતા હતા. રાજર્ષિ મુચુકંદને જોઈ ભગવાન ત્યાં અંતર ધ્યાન થઈ ગયા. કાલ યવને ત્યાં પહોંચીને જોયું, કોઈ સૂઈ રહ્યું છે. તેને માન્યું કે આજ શ્રીકૃષ્ણ છે. તેથી તેણે રાજર્ષિને લાત મારી. ત્યારે મહાબલી મુચકંદ નિદ્રા તૂટી. ક્રોધથી તેમની આંખો લાલ થઈ ગઈ. તેમની દ્રષ્ટિ પડતા જ કાલ યવન બળીને ભસ્મ થઈ ગયો. કાલ યવનને ભસ્મ કર્યા પછી મુચુકંદને ભગવાન શ્રીકૃષ્ણના દર્શન થયા. તેઓ ભગવાનને વંદન કરી વનમાં ચાલ્યા ગયા. શ્રીકૃષ્ણ ચંદ્રજી બલરામજીને સાથે લઈ દ્વારકા જવા રવાના થયા. દ્વારકા આવીને મહારાજ ઉગ્રસેનને ત્યાંના રાજા બનાવ્યા અને ભગવાન પોતાની ઈચ્છા પ્રમાણે લીલા કરવા લાગ્યા. રુકમણીના લગ્નનો સ્વયંવર રચાયો હતો. શિશુપાલ સાથે લગ્નની વાત નક્કી થઈ ગઈ હતી, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણે રુક્મણીનું હરણ કર્યું અને તેમની સાથે લગ્ન કર્યું. ત્યાર પછી તેમણે જામવતી, સત્યભામા, મિત્રવિંદા, કાલિંદી, લક્ષ્મણા, ભદ્રા અને નાગ્નજીતી વગેરે દિવ્ય દેવીઓની સાથે લગ્ન કર્યા. રાજન, આ પ્રમાણે તેમની 8 પત્નીઓ થઈ. તે બધી જ અત્યંત સુંદર હતી. રુક્મણીના ગર્ભથી પ્રદ્યુમ્નજીનો જન્મ થયો. ભગવાન શ્રી કૃષ્ણએ પ્રદ્યુમ્નજીના જાતકર્મ વગેરે સંસ્કાર કર્યા. પ્રદ્યુમ્નજી પ્રસવ ગૃહમાં હતા ત્યારે પરાક્રમી સંબરાસુર તેમને ઉપાડી ગયો. તેણે પ્રદ્યુમ્નજીને તેના નગરમાં લઈ જઈને માયાવતીને સોંપી દીધો. પુત્રનું હરણ થયું એવું જાણીને ભગવાન શ્રી કૃષ્ણ અત્યંત ચિંતામાં પડી ગયા. ત્યારે તેઓ ભક્તિભાવથી તે દેવી ભગવતીની શરણમાં ગયા. જેમણે વત્રાસુર વગેરે દૈત્યોને લીલા માત્રથી જાણ્યા હતા, લીલા માત્રથી હણ્યા હતા, ત્યાર પછી ભગવાને યોગ માયાની સુંદર પદ્યમાં અને સાર ગર્ભિત વાક્યમાં સ્તુતિ કરી. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, માતા, પૂર્વકાળ વિશે હું બદ્રિકાશ્રમમાં ધર્મને ત્યાં પુત્ર હતો. આપનામાં મારી અતૂટ શ્રદ્ધા હતી. તપસ્યાથી મેં આપને પ્રસન્ન કર્યા હતા. ફૂલોથી આપની પૂજા કરતો હતો. હે માતા, શું તમે તે બધું ભૂલી ગયા? ખૂબ આશ્ચર્યની વાત છે કે કયો દુરાચારી પ્રસવ ગૃહમાંથી મારા બાળકને હરી ગયો, અથવા કોઈએ મારા અભિમાનને નીચે પાડવા માટે આ ષડયંત્ર રચ્યું છે. દ્વારકા નગરી ચારે બાજુ સમુદ્રની દુસ્તર ખાડીઓમાં રક્ષાયેલી છે. નગરની મધ્યમાં મારો મહેલ છે. ભવનની અંદર પ્રસવ ગૃહ છે. તેના દરવાજા હંમેશા બંધ રહે છે. આમ છતાં બાળકનું હરણ થયું છે. હું પણ અહીં જ હતો અને બધા યાદવો પણ અહીં જ છે. નગરની રક્ષા કરવા માટે જાણીતા વીરો નિયુક્ત કરેલા છે. હે જનની, આપનો પ્રભાવ બધા જાણે છે. આપની માયાથી જ આ ઘટના બની છે. કોઈ માયાવીએ મારા પુત્રનું હરણ કર્યું છે. હે જનની, આપનું ચરિત્ર કોણ જાણી શકે? હું પણ તે જાણી શકવા સમર્થ નથી. ત્યારે સામાન્ય બુદ્ધિના લોકો તો તમને ક્યાંથી જાણી શકે? મારા પુત્રની ચોરી કરીને તે વ્યક્તિ ક્યાં ગઈ? મારા સેવકોએ પણ તેને જોઈ નથી. હે અંબિકા, આ તમારી જ માયાનો ખેલ છે. તમારા માટે આ કોઈ અશક્ય વાત નથી. મારા પ્રગટ થતા પહેલા તમારી માયાએ 5મે મહિને જ મારી માતાના ગર્ભને ખેંચીને તે બાળકને બીજી માતા રોહિણીજીના ઉદરમાં સ્થાપિત કર્યું હતું. હળધર નામે તેમની પ્રસિદ્ધિ થઈ. હે અંબિકા, તમે તમારા ગુણો દ્વારા જગતનું સર્જન, પાલન અને સંહાર કરવામાં સદા પ્રવૃત્ત રહો છો. પાપોનો નાશ કરનારા તમારા પવિત્ર ચરિત્રોને કોણ જાણી શકે છે? સમસ્ત જગત તમે જ ઉત્પન્ન કર્યું છે. પુત્ર જન્મના ઉત્સવનો આનંદ આપીને તેના વિરહનું અસહ્ય દુઃખ પણ અમારા માથે નાખવામાં કેવળ આપની લીલા જ કારણ છે. હે માતા, દુઃખોથી સંતપ્ત લોકોની એકમાત્ર શરણ આપ જ છો. બધા જ શોક દુઃખોનું નિવારણ કરવા તમે સમર્થ છો. તેથી કદાચ મારો પુત્ર જીવિત હોય તો તેને મેળવી આપવાની કૃપા કરો. વ્યાસજી કહે છે, ભગવાન શ્રી કૃષ્ણ માટે કોઈ કામ અસાધ્ય નથી. તેમની સ્તુતિથી દેવી ભગવતી પ્રગટ થયા અને જગતગુરુ શ્રી કૃષ્ણના પ્રતિ કહેવા લાગ્યા. દેવીએ કહ્યું, દેવેશ્વર, શોક ન કરો. આ પૂર્વ જન્મનો શ્રાપ છે જે આ રીતે તમારી સામે આવ્યો છે. તેના કારણે જ શંબરાસુરે તમારા પુત્રનું હરણ કર્યું છે. તેથી ધીરજ રાખો. 16 વર્ષનો થયા પછી તમારો તે પુત્ર શંબરાસુરને મારીને પોતાની મેળે ઘેર આવી જશે. મારા વાક્ય સત્ય છે. તેમાં સંશય કરવો યોગ્ય નથી. વ્યાસજી કહે છે, આ પ્રમાણે કહીને પ્રચંડ પરાક્રમવાળા દેવી ભગવતી અંતર્ધાન થઈ ગયા. અધ્યાય 23-24 સમાપ્ત. બોલો શ્રી અંબે મહાતકી જય।